ઇન્દ્રિય હોય કે એક ઇન્દ્રિય હોય, બધા જીવો આ મધ્ય લોક માં છે, અને એથી ઉપર દેવ લોકો છે. અહીંથી ઉપરના ઘરમાં આ બધા દેવ લોકો ત્યાં જોતી દેવ લોકો ત્યાં દેખાય છે. સૂર્ય શુક્ર તારા એ બધા અજવાળા વાળા દેવ લોકો છે, ખબર પડે ને, જેનો જેનો દેહ પણ પ્રકાશિત છે. અને પછી બીજા દેવ લોકો ખેત અહીં સુધી છે. કેટલાક દેવો સ્ત્રી હાથે હોય છે, કેટલાક દેવો સ્ત્રીએ એની પાસે દેવી જાય છે તો દેવીને દેવીને ખાલી હાથ જ અડાડવાનો અને દ્રષ્ટિએ દ્રષ્ટિ મિલે એટલું જ, બીજું કોઈ. કેટલાક દેવ લોકો ને દેવી દેવી જ નથી હોતી, બીજો પ્રશ્ન છે. સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ થાય છે ત્યાં ભારતમાં તે સમયે વસ્ત્રદાન, દ્રવ્યદાન, સોનાનું દાન, પિત્તળદાન, અન્નદાન કેમ આપવામાં આવતું? ગ્રહણ હોય ત્યાં સુધી કંઈ પણ લોકો કેમ ખાતા નહીં હોય? આ લોકો ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ હોય છે તે ફોરીમાં કોઈ દાન બાન આપતું નથી, સમજ પડે ને, અને ફોરીનમાં છે તે ગ્રહણ હોય તો એ ખાય છે, સમજ પડે ને, તો એમને કશું એવું નુકસાન થતું? અને આ ભારતના લોકો નુકસાન થાય છે એનું શું કારણ છે? કારણ કે આ જ્યારે જે દેખાડ્યું છે સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ વખતે તમે વસ્ત્રદાન આપો, દ્રવ્યદાન આપો, બધું દેખાડ્યું છે, તે દાન આપવાની તમને ટેવ પડે, તમારે સારો કામ થાય એવા નિમિત્ત માટે તમને કરેલું છે, સમજ પડે ને. આવું થાય ત્યારે મને એમ થાય કે આપણે દ્વાર નહીં આપીએ બંધાઈ જઈશું, એટલે એ નિમિત્તે દ્વાર આપે. અને પાછું તે વખતે ખાય પણ નહીં, અને પાછું શું કે પહેલાં થતે ત્યાં તો જોયેલું નહીં પણ આ ચતુર્ભાઈને મેં જોયેલું, લોકો હલ્લી બહુ રસતા હતા. તપેલીઓ હતી ને હલ્લીઓ હતી, તે હલ્લી એટલે તું જાણું છું બધી, શું જાણ, માટલી અંદર કાળી માટલી હોય ને તેમ બી ભાત બનાવે, ખીચડી બનાવે, તો ભણે ને ચાકે એમાં બનાવે, કઢી એમાં બનાવે, બધી માટલી આવડી આવડી હોય તેમ બી બનાવે લોકો. હવે એ 12 મહિના થાય ને તોય કાઢી ના નાખે આ લોકો ભાગે નહીં તો, એટલે આ લોકો એ હિસાબ કરેલો કે આ લોકો કાયમ ગંદવાડો હંગરી રાખશે, એટલે આવું કે નાખી દેવાનું કે છે, સમજે ને, એટલે આ ચોખવટ કરવા માટે સાયન્ટિફિક રીતે સમજાયેલું છે આ લોકોએ. પછી ના સમજણ પડે તો ઉધરી થઈ જાય, સમજે ને. કેટલાક લોકોએ આ બધું જે દેખાડ્યું છે ને સાયન્ટિફિક રીતે ખોટું સમજાવવા નથી ગયા, સારું સમજા ગયા, પણ એનો અર્થ ઉધો થઈ ગયો. શું થયું તમે સમજ પડે છે ને કંચનભાઈ, સમજણ પડ્યા વાત તને સમજણ પડ્યું? પછી ત્રીજો પ્રશ્ન, હિમંતર સ્વામી ના જીવન ચરિત્ર વિશે જ કહો. જીવન સૈનંદર સ્વામી કૃષ્ણ ભગવાન જ્ઞાન આપ્યું હતું કે ના? કૃષ્ણ ભગવાન ને એમના કાકા ને દીકરા નેમિનાથ ભગવાન આપ્યું હતું જ્ઞાન, એમના કાકા ને દીકરા. અને મહાવીર ભગવાન ને આપોઆપ પ્રગટ થયેલું હતું, એમના પૂર્વ ભવ ગુરુ પાસે લીધેલું તે આ ભવ પ્રગટ થઈ ગયું, હિમંતર સ્વામી આપ્યું નથી. હિમંતર સ્વામી અત્યારે અહીંયા આગળ હરિહંત કોઈ છે નહીં, એટલે એ હરિહંત નું પદ આપણે એમની પાસે છે, એટલે આપણે એમનું નામ દે દાદા ભગવાન થ્રુ એટલે નમસ્કાર પહોંચે અને તેનું ફળ તરત મળે, સમજ ને. અને અહીંથી જ્ઞાન લઈને ત્યાંથી ચોથો આરો છે અહીંથી ત્યાં આગળ સ્વભાવ સારો થઈ જવાનો, એટલે ત્યાં ફેરી જવાના, ત્યાં હિમંતર સ્વામી પાસે એવું પછી એક અવતાર બે અવતાર મોકલી જવાનું, એમની પાસે જ બેસી રહ્યો. તેથી આ ડેરાસર બનાવીએ છીએ, ભલે અહીંથી સંકેત થયો નહીં તો અમે અહીં ડેરાસર ની જરૂર નહીં, અમે તેના માટે આ બધું હોય. પણ આ જગત જગત નું દર્શન કરશે નહીં, કૃષ્ણ ભગવાન દર્શન કરશે, જોડે શ્રીમંતર સ્વામી દર્શન કરશે, જોડે મહાદેવજી ના દર્શન કરશે, ગણપતિ ના દર્શન કરશે, અંબાજી માતા ના દર્શન કરશે, મહાદેવ આ બધા દર્શન કરશે, લોકોનું કલ્યાણ થશે. આપણા બધાનું તો કલ્યાણ થઈ ગયું પણ પાછળના લોકોનું થવું જોઈએ, એટલે આ લોકોના મતભેદ ઓછા થાય તેટલા માટે છે આ બધું, ખબર પડ્યું ને. તને સમજાવ્યું હોય હિમંતર સ્વામી ને વાત, એ હજુ 1.5 લાખ ની ઉંમર ના થઈ ગયા છે, હજુ કેટલા 1 લાખ એક વાર જીવવાના છે, ખબર ને. હવે આપણા લોકો ને સીધ માન્યામાં આવે, પછી એમનો આત્મા ક્યાં જશે? પછી બોક્સ માં નિરાણ થાય એટલે મોક, અત્યારે મોક્ષો જ હોય છે. પ્રશ્ન શું પૂછવો એ જ પ્રશ્ન છે. આપડે કોણ છે જાણવું નહીં પડે. જાણવાની ઈચ્છા તો ઘણી છે. એ જાણવા માટે ચર્ચા ઘણી કરી છે પણ એનું નિરાકરણ થયું નથી. અનંતવતા થી આઠ કોલેજ ઉપર ચડ્યું નથી. કાલે તમારે જાણવું હોય તો આવજો. કાલે ટાઈમ હોય તો આવજો. ઠીક છે. પરલોક ની ચિંતા કરવાની છે. આગળ આપણે શું થશે એના માટે બધું એ કરવાનું છે. એના માટે કહ્યું કે આ ભાવમાં આ તો ભાવ તમે લઈને આવેલો છો. બધું સામાન બધું લઈને આવ્યા છો. આ તમે તો બેરા નથી. તમે નિમિત્ત માત્ર છો. શું છે? બધું સામાન લઈને આવેલો માટે આવતા બહુ જેને પહેલા પોતાના ગુરુ કર્યા હોય એ દાદા પાસે જ્ઞાન લઈ શકે? ધર્મ ને અધર્મ થી પર જવાનું એ જ્ઞાની ગુરુ. ધર્મ ના હોય ગુરુ ધર્મ બતાડે, ધર્મ થી ધર્મ લાલ ગુરુ રહેવા દેવાના છે. ગુરુદેવ પાસે સાહેબ ને ખાસ નહીં, આપણને ગમ્યા હોય એમ શાંતિ થઈ ના ગમતા કે સાધી નથી. આપડા પુષ્ટિ માર્ગ માં બધા કંઠી બંધાવે છે ને, પ્રણામી ધર્મ એ ધર્મ ના કહેવાય, રૂટીન કહેવાય. બધા ધર્મ ને દેખાડે, બધા ધર્મો ધર્મ ને દેખાડે, અધર્મ છોડાવે અને ધર્મ પકડાવે એમ ગુરુ. ધર્મ માંથી ધર્મ લાવનારા ગુરુ તો જોઈએ ને, અને ધર્મ લાયા પછી ધર્મ ને અધર્મ દેવ છોડી દેવાનું. તો આ મુક્તિ ધર્મ નું પદ પુણ્ય થાય, અધર્મ નું પદ પાપ થાય. એ પુણ્ય પાપ ને જ્યાં આગળ કામના નથી એમ ગણવામાં આવે છે ત્યારે મુક્તિ થાય, ચોપડા બંધ થઈ જાય. આપે પૂછ્યું ને કશું ચલાવો છો તમે, તો કે બૈરા ઉપર રાત ચલાવીએ છીએ. બૈરા ઉપર રાત ચલાવે? હા હા, તે તો સારું છે ને. એ તો જ્યાં સુધી આ તો ઉમર કાઠી છે ને, અને જ્યાં સુધી જવાની છે ત્યાં સુધી, પછી ઘડી પણ આવશે તો બૈરા આપણી પર ચલાવશે. એને બદલો તો હોય ને, અત્યારથી રાત ચલાવીએ નહી તો આપડી પર ના ચલાવે. સમાધાન કરવાનું કે મારે તમારી પર રાત ચલાવું, તમે અમારી પર ચલાવશો નહીં. આપડે બે જણ સંસાર માં જિંદગી કાઢો સારી રીતે. રાત ચલાવ મજા નહીં ને, અત્યારે ફોટો ચાલે વખતે, પણ પછી એને તે ગઢપણ નો જવાબ આપશે. ઘરમાં તો પ્રેમ જ રાખવો જોઈએ. મદદ થઈ તો પાણી એ પાય, બીજું કરે એડવાઇઝ શક્તિ રાખવાય. અરે એનો આવે આ વાત આવું, અગર એ મદદ પડે તો આપણે કરવું પડે. સમજ ત્યાં આવું કેમ થાય? તે કોઈને વડાઈ કરાય નહીં સ્ત્રીઓને. અહીં અમેરિકા લોકો વર્તા નથી, અમેરિકામાં આવીને લડતા રહેશે ને. આપણે બહાર જઈએ બપોરે ઘરે આવીએ ત્યારે પણ મોડું જોવા ના મળે, અને સાંજે આવીએ ત્યારે ફરી જોઈએ મોડું એમનું. અહીંયા કરતો આખો દિવસ સામે ને સામે, એટલે જીભ ચલાય ચલાય જ કરે છે. આપડે તમારા જ્ઞાન લીધા પછી લેવાનું કે ભાઈ આવી રીતે નહીં આવું કરશે તમે આવું કરીશું અને અર્થ ફાયદો શું કરશે એમ કરી સમજીને બધું કામ કરી દે. તમારી સાથે જ્ઞાન લીધા પછી મારું આપણું બાળું બંધ રાખીએ તો એ મારું ચાલુ ચાલુ રાખે. તમારી પાસે જ્ઞાન લીધા પછી અમે અમારું મોડું બંધ રાખીએ છીએ પણ એ લોકો તેનું ચાલુ જ રાખે છે. આ મારા કાર્ય વાત નથી, મોસ્ટલી 75% પીપલ ની વાત છે. બેનો વિચારથી લેવું જોઈએ આવું. એ ના હેરાન કરતા આપડે શા માટે હેરાન કરીએ? હમ આવી હેરાન કરવાનું બંધ જ કરી દો, એ વાત જ રહેવા દો. એકલા સુઈ ગયા હોય ને અને દાડે કઈ વાત સાંભળી હોય, ભૂત નું પુસ્તક વાંચ્યું હોય ભૂત નું, અને એકલા સુઈ ગયા હોય તો અંદર ત્યાલો ફગડે કે આવી ગયા છે. ઉંદડીએ બાલો ભગાવે, ઉંદડી આમ પેલો પાડી નાખે, આવી ગયે છે ભૂત. આખી રાત ફફડ ફફડ થાય, સમજે ને? આ ત્રીજા થી ઉંદડા જ ભડકે અને વાઘ જેવો ધણી હોય ત્યારે નહીં ભડકતી. એ જાય છે એવું તો બધું ભડકાવાનું કાઢી નાખો અને એક એક ના ઉપરી થવાનું બંધ રાખો ને આપડે આમ સમાધાન જિંદગી બઉ સારી રીતે ફ્રેન્ડશીપ રીતે કાઢીએ એવું નક્કી કરે તો થઈ જાય બધી. તો બાકી આપડે તો લોકો રૂપિયા રમાડે છે ને ત્યાંથી જ નક્કી કરે છે કે જે જીત કોણ જીતે છે રૂપિયા રમાડીને. પણ સારી રૂપિયા રમાડે છે ને ત્યાંથી જ જીતવાનો પ્રયત્ન થાય. દાદા તમે મોટા ભાગે તો છૂટછાટ મૂકવાની અમને કહો છો ને વધારે પડતી કે